શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 108. યમરાજની ઈચ્છાપૂર્તિ અને ભગવત યમરાજની ઈચ્છાપૂર્તિ અને ભક્ત રૂકમાંગદનું ગૌરવ વધારવા માટે બ્રહ્માજીએ પોતાના મનથી એક સુંદર નારીને પ્રગટ કરવી. નારી પ્રત્યે વૈરાગ્યની ભાવના તથા તે સુંદર મોહિનીનું મંદ્રાચલ પર જઈને મોહક સંગીત ગાવું. યમરાજાએ કહ્યું, હે તાત, વેદ જેમના ચરણમાં છે તે ભગવાનને નમસ્કાર કરવામાં જ સૌનું હિત છે. એ વાતને મેં પણ સમજી છે. હે જગતપતે, તેમ છતાં જ્યાં સુધી રાજા રૂકમાંગદ પૃથ્વીનું શાસન કરે છે ત્યાં સુધી મારું ચિત્ત શાંત રહી શકતું નથી. હે દેવશ્રેષ્ઠ, જો એક માસ રૂકમાંગદને જ એકાદશીના દિવસે ધૈર્યથી વિચલિત કરી દો તો હું તમારો કિંકર થઈને રહીશ. હે દેવ, તેણે મારી લખેલી પાટીના લેખ ભૂસી નાખ્યા છે. આજથી જે મનુષ્ય દેવતાઓના સ્વામી ભગવાન વિષ્ણુનું સ્મરણ સ્તવન તથા તેમના માટે ઉપવાસ વ્રત કરશે તેમના પર હું કોઈ શાસન કરીશ નહીં. જે મનુષ્ય કોઈ પણ અન્ય બહાને પણ સહજ રીતે હરિનામનું ઉચ્ચારણ કરશે તે માતાના ગર્ભથી છુટકારો મેળવી લે છે. તે ચતુર માનવ મારી પાટીના લેખમાં આવી શકશે નહીં તથા દેવતાઓના સમુદાય પણ તેમને નમસ્કાર કરે છે. હરિ રીતિ સહસા યે સંગૃહંતી છલેન જન નિજ ઠર માર્ગાંતે વિમુક્તા હિ મર્ત્યાહા મમ પટ વિલિપિમ વિલિપિમ તેનો વિશંતિ પ્રવીણા દિવિચર વરસ ચસ્તે નમસ્યા ભવંતી. નારદ પુરાણ ઉત્તર ભાગ 7મા અધ્યાયનો 6ઠો શ્લોક. શૌતી કહે છે વૈવસ્વત યમના કાર્યથી અને તેમના સન્માનથી રક્ષા કરવા માટે અને રૂકમાંગદનું ગૌરવ વધારવા માટે દેવેશ્વર બ્રહ્માજીએ થોડી વાર વિચાર કર્યો. સંપૂર્ણ પ્રાણીઓની વચ્ચે સ્વભાવમાં બ્રહ્માજીએ ક્ષણભર ચિંતન કર્યા પછી સંપૂર્ણ લોકને મોહમાં નાખનારી એક સ્ત્રી ઉત્પન્ન કરી. બ્રહ્માજીના મનથી નિર્મિત થયેલી તે દેવી સંસારના સમસ્ત સુંદરીઓમાં શ્રેષ્ઠ અને તેજસ્વી હતી. સંપૂર્ણ આભૂષણોથી વિભૂષિત થઈને તે તેમની સામે ઊભી રહી. રૂપના વૈભવથી સંપન્ન તે સુંદરીને સામે જોઈને બ્રહ્માજીએ પોતાની આંખો બંધ કરી લીધી. તેમણે તે વાત પર પણ ધ્યાન કર્યું કે મારા સ્વજનો કામ મોહિત થઈને આ સુંદરીને જોઈ રહ્યા છે. ત્યારે તેમણે તે બધાને સમજાવીને કહ્યું, જે અહીં માતા પુત્રી પુત્રવધુ ભાભી ગુરુપત્ની તથા રાજાની રાણીની સામે રાગયુક્ત મન અને આસક્તિપૂર્ણ દ્રષ્ટિથી જુએ છે અથવા ચિંતન કરે છે તે ઘોર નરકમાં પડે છે. જે મનુષ્ય આ પ્રમદાઓને જોઈને શોભને પ્રાપ્ત થાય છે તેનું આખી જિંદગીનું કમાયેલું પુણ્ય વ્યર્થ થઈ જાય છે અને પુણ્યનો નાશ થવાથી પાપી મનુષ્ય અવશ્ય પહાડનો ઉંદર થાય છે. તેથી વિદ્વાન પુરુષ આ યુવતીઓને ન તો રાગયુક્ત દ્રષ્ટિએ જુએ કે ન રાગપૂર્ણ એમનું ચિંતન પણ કરે. ધર્મરાજ, જે પુત્ર વધુ પોતાના સસરાને પોતાના ખુલ્લા અંગ દેખાડે છે તેના હાથ અને પગ ગળી જાય છે અને તે કૃમિભક્ષ નામક નરકમાં પડે છે. જે પાપી મનુષ્ય પુત્રવધુના હાથે પગ ધોવડાવે, સ્નાન કરાવે અથવા શરીરમાં તેલ વગેરેની માલિશ કરાવે છે તેની પણ આવી જ ગતિ થાય છે. તે એક કલ્પ સુધી કાળા મુખવાળા સૂચિમુખ નામક કીડાઓના ભક્ષ થાય છે. તેથી માનવ કામનાયુક્ત મનથી કોઈ પણ સ્ત્રીને અને ખાસ કરીને પુત્રી અને પુત્રવધુની સામે ન જુએ. જે જુએ છે તે જ ક્ષણે પતિત થઈ જાય છે. આ પ્રમાણે વિચાર કરીને બ્રહ્માજીએ પોતાની દ્રષ્ટિ વધારે સૂક્ષ્મ કરી લીધી અને કહ્યું, આજે ગોળ ગોળ અને થોડું ઊંચું સુંદર મુખ દેખાય છે. તે હાડકાઓનો માળો જ માત્ર તો છે જે ચામડી અને માંસથી ઢંકાયેલો છે. સ્ત્રીઓના શરીર પર જે બે સુંદર નેત્ર સ્થિત છે તે ચરબી અને મેદ સિવાય બીજું શું છે? છાતી પર બંને સ્તનોમાં વધારે ઊંચું માંસ જ તો છે. જગનદેશ એટલે પેઢું અને જાંગોમાં પણ વધારે માંસ જ ભરેલું છે. જે યોનિ પર ત્રણેય લોકના પ્રાણી મુગ્ધ થાય છે તે છુપાયેલું મૂત્રનું જ તો દ્વાર છે. વીર્ય અને હાડકાથી ભરેલું શરીર માત્ર માંસથી ઢંકાયેલું હોવાથી કઈ રીતે સુંદર કહી શકાય છે? માંસ મેદ અને ચરબી જ જેનો સાર સર્વસ્વ છે. દેહધારીઓના તે શરીરમાં સાર તત્વ શું છે બતાવો વિષ્ઠા મૂત્ર અને મળથી પુષ્ટ થયેલા શરીરમાં કયો મનુષ્ય આસક્ત થશે? આ પ્રમાણે બ્રહ્માજીએ જ્ઞાન દ્રષ્ટિથી ઘણો વિચાર કરીને તે નારીને કહ્યું, સુંદરી, જે પ્રમાણે મેં મારા મનથી તારી શ્રેષ્ઠ સ્ત્રીની વૃષ્ટિ કરી છે તેને અનુરૂપ જ તું મનને ઉન્મત એટલે પાગલ બનાવી દેનારી ઉત્પન્ન થઈ છે. ત્યારે તે નારીએ ચતુર્મુખ બ્રહ્માજીને પ્રણામ કરીને કહ્યું, નાથ જુઓ, યોગીઓ સહિત સમસ્ત ચરાચર જગત મારા રૂપથી મોહિત થઈ ગયું છે. ત્રણે લોકમાં એવો કોઈ પણ પુરુષ નથી જે મને જોઈને શુદ્ધ ન થઈ જાય. કલ્યાણકામી કોઈ પુરુષે પોતાની સ્તુતિ કરવી ન જોઈએ, તેમ છતાં કાર્યના ઉદ્દેશથી મારે પોતાની પ્રશંસા કરવી પડી છે. બ્રહ્મન, તમે કોઈના મનમાં શોભ ઉત્પન્ન કરવા જ મને ઉત્પન્ન કરી છે, તેથી હે જગન્નાથ, તેનું નામ બતાવો, હું અવશ્ય શુદ્ધ કરી નાખીશ. હે દેવ, પૃથ્વી પર મને જોઈને પહાડ પણ મોહિત થઈ જશે, પછી શ્વાસ લેનારા જંગમ પ્રાણીઓ માટે તો કહેવું જ શું. તેથી પુરાણોમાં સ્ત્રી તરફ જોવું તેના રૂપની ચર્ચા કરી હોય અને મનુષ્યને માટે પાગલપણું છે. તે કઠણમાં કઠણ વ્રતનો નાશ કરી નાખે છે. મનુષ્ય ત્યાં સુધી સદમાર્ગે ચાલે છે જ્યાં સુધી ઇન્દ્રિયો પર કાબુ છે, ત્યાં સુધી જ બીજાથી લજ્જા કરે છે અને ત્યાં સુધી જ વિનયનો આશ્રય લે છે. જ્યાં સુધી કે ધૈર્યને છીનવી લેનાર યુવતીઓના નીલી પાંખોવાળા નેત્રરૂપી બાણ હૃદયમાં ઊંડો ઘાવ કરતા નથી. હે નાથ, મદિરાને તો જ્યારે મનુષ્ય પીએ છે ત્યારે તેના મનને વિચલિત કરે છે, પરંતુ યુવાન સ્ત્રીથી દૂરથી દર્શન અને સ્મરણ કરવાથી જ મોહમાં નાખે છે, તેથી તે મદિરાથી વધીને છે. પીતમ હિ મધ્યમ મનુજેન નાથ કરોતી મોહમ સ્વિચક્ષણસ્ય સ્મૃતા ચ દ્રષ્ટા યુવતી નરેણ વિમોહે યે દેવ સુરાધિકાહી. નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 7 શ્લોક સંખ્યા 40. બ્રહ્માજીએ કહ્યું, દેવી, તમારી વાત બરાબર છે. તમારા માટે ત્રણે લોકમાં કંઈ પણ અસાધ્ય નથી. આવી શક્તિશાળી તું સંપૂર્ણ લોકોના ચિત્તનું અપહરણ કેમ નહીં કરે? એ વાત સાચી છે કે તમારું રૂપ સૌને મોહિત કરી નાખનારું છે. મેં જે ઉદ્દેશ્યથી તને ઉત્પન્ન કરી છે તેને સિદ્ધ કરો. શુભે, વૈદિશ નગરમાં રુક્માંગદ નામક એક રાજા છે. તેમની પત્નીનું નામ સંધ્યાવલી છે, જે રૂપમાં તમારા જેવી છે. તેના ગર્ભથી રાજકુમાર ધર્માંગદનો જન્મ થયો છે, જે પિતાથી પણ અત્યંત પ્રતાપી છે. તેમાં 1,00,000 હાથીનું બળ છે અને પ્રતાપમાં તો તે સૂર્ય જેવા જ છે. ક્ષમામાં પૃથ્વી જેવો અને ગંભીરતામાં તે સમુદ્ર જેવો છે. તેજમાં અગ્નિ સમાન છે, ત્યાગમાં રાજા બલિ, ગતિમાં વાયુ, સૌમ્યતામાં ચંદ્રમા તથા રૂપમાં કામદેવ સમાન છે. રાજકુમાર ધર્માંગદ રાજનીતિમાં બૃહસ્પતિ અને શુક્રાચાર્યને પણ પરાસ્ત કરે છે. વરાનને પિતાએ કેવળ એક અખંડ રૂપમાં સમસ્ત જંબુદ્વીપનો ભોગ કર્યો છે, પરંતુ ધર્માંગદે બીજા દ્વીપો પર પણ અધિકાર કરી લીધો છે. તેણે માતા પિતાના સંકોચવશ અત્યાર સુધી સ્ત્રી સુખનો અનુભવ કર્યો નથી. હજારો રાજકુમારીઓ તેની પત્ની બનવા માટે સ્વયં આવી, પરંતુ તેણે બધી કન્યાઓનો ત્યાગ કરી દીધો. તે ઘરમાં રહીને કદી પિતાની આજ્ઞાથી વિચલિત થતો નથી. ચારુ હાંસીની ધર્માંગદની 300 માતાઓ છે, તે બધી જ સોનાના મહેલોમાં રહે છે. રાજકુમાર તે બધી માતાઓ પ્રત્યે સમાન ભાવે પૂજ્ય દ્રષ્ટિ રાખે છે. રુક્માંગદના જીવનમાં ધર્મની જ પ્રધાનતા છે. તેઓ પુત્ર રત્નથી સંપન્ન છે. મોહિની, તો ઉત્તમ મંદ્રાચલ પર નરેશની સમીપ જઈને તેમને મોહિત કર. સુંદરી, તે આ સંપૂર્ણ જગતને મોહિત કરી લીધું છે, તેથી દેવી, તમારા ગુણને અનુરૂપ જ તમારું મોહિનીનું નામ થશે. બ્રહ્માજીના પ્રમાણે કહેવાથી મોહિની બ્રહ્માજીને પ્રણામ કરીને મંદ્રાચલ તરફ ચાલી ગઈ. ત્રીજા મુહૂર્ત એટલે 5મી ઘડીમાં તે પર્વતના શિખર પર જઈ પહોંચી. મંદ્રાચલ તે પર્વત છે જેને પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુએ કચ્છપ રૂપે પોતાની પીઠ પર ધારણ કર્યો હતો અને દેવતા તથા દાનવોએ જેના વડે સમુદ્રનું મંથન કર્યું હતું, અને જે મહાન પર્વત જે ભગવાનના કુર્મ શરીર સાથે ઘર્ષણ થવા છતાં તૂટી ન ગયો તથા જેણે ક્ષીરસાગરમાં પડીને તેની ઊંડાઈ કેટલી છે એ સ્પષ્ટ દેખાડી દીધું. તનેક પ્રકારના રત્નોનું સ્થાન તથા જાત જાતની ધાતુઓથી સંપન્ન છે. મંદ્રાચલ દેવતાઓની ક્રીડા અને વિહારનું સ્થાન છે. તપસ્વી મુનિઓની તપસ્યાનું તે મુખ્ય સ્થાન છે. તેનો મૂળ ભાગ 11,000 યોજન સુધી નીચે ગયો છે. તેટલો જ તેનો વિસ્તાર પણ છે. તે પોતાના સુવર્ણમય તથા રત્નમય શિખરોથી પૃથ્વી અને આકાશને પ્રકાશિત કરી રહ્યો છે. મોહિની તે મંદ્રાચલ પર આવી પહોંચી. તેના અંગોની પ્રભા પણ સુવર્ણ સમાન હતી. તે રાજા રુક્માંગદને મળવાની ઈચ્છાથી પર્વતની એક વિશાળ શિલા પર જઈને બેસી ગઈ. તે શિલાનો વિસ્તાર 7 યોજનનો હતો. તે દિવ્ય શિલા નીલી કાંતિથી સુશોભિત હતી. રાજેન્દ્ર, તે શિલા પર એક વજ્રમય શિવલિંગ હતું જે 10 હાથ ઊંચું હતું. તે વૃષલિંગના નામે વિખ્યાત હતું અને જાણે એવું લાગતું હતું જાણે મહેલ પર સુંદર કળશ શોભી રહ્યો હોય. દ્વિજવરો, મોહિનીએ તે શિવલિંગની પાસે જ ઉત્તમ સંગીત શરૂ કર્યું. વીણાનો ઝંકાર અને તાલસ્વરથી યુક્ત તે શ્રેષ્ઠ ગીત માનસિક ક્લેશને દૂર કરનારો હતો. તે સુંદરી શિવલિંગની અત્યંત નિકટ રહીને મૂર્છના અને તાલ સાથે ગાંધાર સ્વરમાં ગીત ગાતી હતી. રાજેન્દ્ર, તેનું તે ગાન કામ વેદનાને વધારનારું હતું. મુનીશ્વરો, તે સંગીત પ્રારંભ થતાં સ્થાવર જીવોની પણ તેમાં સ્પૃહા થઈ ગઈ. દેવતાઓ તથા દૈત્યોએ કદી આવું મોહક સંગીત સાંભળ્યું ન હતું. મોહિનીના મુખથી નીકળેલું તે ગાન ચિત્તને મોહિત કરનારું હતું. અધ્યાય 108 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.